પઝલ થી આખું જગત ગુંચાયું છે, એનો રૂટકો જ જડતું નથી. રૂટકો જ ગળે તો કલ્યાણ કઈ નાખે ને. દાણા કાપે, પાંદડા કાપતા કરે, એ ગાંગ પદલ ઉડી જશે, રૂકાઈ જશે ઝાડ. તો ઝાડ રૂકાય તો લીલું થઈ જાય. એક વાક્ય કહેલું આપે, એટલે રિયલ નું એટલે રૂટ કોઝ હોય તો પેલું હું દીપક છું એ રોંગ બિલીફ, અને આ વ્યવહારમાં જો રૂટ કોઝ હોય તો હું ધણી છું એ એ માન્યતા આ આખો વ્યવહાર ઉભો કરે છે. અમારું આ તો કે છે માલિક ગણો હું ધણી ધણી આવે ઘરે ઉકીને જાવ ને આવે ઘરે નારિયેળ પાડી લઈને પાણી વગર ના નારિયેળ પાડે છોકરા પાસે પાણી વગર ના આવજો તેના સસ્તા ત્યાં નારિયેળ. ઉતા ઉતા જવાનું ઘર ભર લઈ જવાનું કે લેપર કે શું કે ઊંચા પેલા બિલ્ડિંગ આકાશ ના રેવા સ્કાય સ્ક્રેપર લઈ જવાનું કે યાર સ્કેપર કેમ જોતા નહી શાંતાગર નો કાકા હતા ગયડા ચિત્તે બાતે કેમ છે આ પૂરું થયું છે આ એક જ માલ બાકી છે પછી આપડે કશું કરવું નથી કે એ તો પચાસ હોવા હજુ બાકી હા એવું માને એવી વાત કરે પછી આપણે હવે કશું કરવું નથી હવે શું કરવાનું છે વાડો બનતી કે પૂરો થવાનું હવે કઈ ના હજુ તો સારું શરીર હારું જ કે છે આટલો મારો પૂરો થઈ જાય કેટલાક ટ્રેટર થઈ ગયા છે પછી આપી દઈએ એટલે છૂટા આપણે છોકરા છૂટા ના આપણે છૂટા ચલો મારો થોડો બાકી હે હેડ્યા ફેલ થઈ ગયું હરે રહ્યા શરીર સારું દેખાતું એ જણા કરતી પચાસ એ છે કાઢી છે થઈ ગયું પૂરું કશું લાગતું છે ને થઈ ગયું ભાઈ ઉડી ગયું અને મને શું કહેતા હતા રોજ શરીર બહુ વીક છે કઈ દવા બવા કરાવશે એ જ કાકા ચાલે પોતે એ તો સારું છે સુતા સુતા લઈ જાય છે હા મૃત્યુ એક એવી વસ્તુ છે ને કે આખું કોઈનું એ મૃત્યુ થયું હોય તે ઘડી આખું જગત માં વૈરાગ ઉભો થાય જગત પ્રત્યે વૈરાગ ઉભો થાય તરત જ એટલે કે ને કે પોતાનું કેટલું પરાયું કેટલું એ બધાનું થર્મોમીટર મળી જાય ને વૈરાગ એવું નથી વૈરાગ તો લોકો દુરુપયોગ શબ્દ નો દુરુપયોગ કરે વૈરાગ એવું ના થાય વૈરાગ એટલે બે બાજુ રાગ બે બાજુ ભગવાન ને ખુબ રાગ કાચો હોય પેલો રાગ ઉઠતો ના હોય ઉઠાડ્યો પણ ઉઠે નહી અને અહીં ખુબ ચોટ્યો હોય એ વૈરાગ ગમે નહી છે રાગ થયા કઈ પેલો બહાર નો બહાર નું ગમે નહી છતાં રાખતો હોય પેલું ગમે છતાં રાખતા હોય જગત ને તો જુદું કે છે કે વૈરાગ એટલે સંસાર માંથી એને મોહ બધો છૂટી ગયો એ તો બધું એના આશરે આશરે આશરે આશરે મૂળભૂત સિદ્ધાંત હોવો જોઈએ ને. આ લોકો વૈરાગ્ય કે છે, વૈરાગ્ય કે છે એટલે એટલે આ સંસાર ની મોહ ઘટે એને વૈરાગ કે છે, એ શું કેવાય? ભગવાન પ્રત્યે મોહ હજુ શરૂ થયો નથી અને અહી નો મોહ ઘટે થોડો, એ શું, હા એ શું કેવાય? વૈરાગ ને લેવા દેવા ને, એને વૈરાગ ને લેવા દેવાનું. એ લોકો આપડા કે સાધારણ લોકો વૈરાગ સંસાર ગમતો નથી એટલે વૈરાગ આવે, એવું તું બોલે. આપડે એ રીતે ખોટ પાડેલો એટલે એટલે આ ખૂણો ના ગમતો તો બીજો કોઈ ખૂણો ગમતો જ હશે એમ. જે વૈરાગ આવે છે પણ સંસાર પર તે વૈરાગ આવે છે પણ બીજા સંસાર ના જ ખૂણા માં એને રાગ હોય છે. બીજી કઈ બેઠા હોય તો આવે નઈ ને, એક જગ્યાએ બેઠો જ હોય, બે જગ્યાએ ઉઠે નહી એટલે. અને ત્યાં રાગ, ત્યાં પણ રાગ આવે અને ભગવાન પ્રત્યે પણ રાગ આવે તો જ વૈરાગ કહેવાય. રાગ ઉઠતો ના હોય, ઉઠતો ના હોય અને અહીં રાગ બેઠેલો હોય, ખસતો ના હોય. ત્યાં ઉઠાડો છે, ઉઠતો નથી આવે, ત્યાંથી રહ્યો છે રાગ, ત્યાં નથી. કારણ કે એ ચારિત્રમો, ચારિત્રમો ક્રમિકમાં વૈરાગ આવે આપણે ના આવે. વિરાગ શબ્દ છે ને, વિરાગ, વિરાગ, વિરાગ કરો એટલે સંસાર નો મોહ થોડો ઘટ્યો હોય અને ભગવાન પ્રત્યે મોહ તો થયો જ નથી એ વિરાગ કેવાય. સંસાર માં મોહ ઘટતો જતો હોય ભગવાન માં મોહ કરવા ઈચ્છા થતી હોય, ઈચ્છા થતી હોય એ વિરાગ કેવાય. એ વિરાગ કેવાય. વૈરાગ તો દ્વૈરાગ છે, દ્વૈરાગ આ શબ્દ ની મળી પ્રકટ હોવું જોઈએ ને, ગતું ચાલતું છે. પ્રોફેસરે ચોખ્ખો નહીં કર્યું હોય મનની શાંતિ કાયમ રહેવી એમ, એમને ઘે રહું જાય પછી કોન્સર્ટ થઈ જાય અહીંયા છોકરો રીખ કાઢે. એટલે અને સંસાર નો મોહ સંપૂર્ણ ખલાસ થાય તો વિકરાગ કે, એટલે પેલો સંસાર નો મોહ ઉઠાડવો છે છતાં ઉઠતો નથી, ભગવાન નો મોહ તો ચોટી જ ગયો છે અને આ મોહ ઉઠી જાય એટલે વિકરાગ કેવાય. બંને ને ઉઠી જાય, બંને નો આત્મભાન થયું હોય તો જ ચોટે. પેલા એના જેવું સમ્યકત્વ મોહ બી જવો જોઈએ. આપડે જ ગયેલો હોય, બંને જગ્યાએ મોહ તો ઘૂંચવાળો ઉભો કરે. ભગવાન કરતા નથી તે કયા વિચાર આયા કરે. રીતે ભણવા ના કરતો તો ભણ્યો એટલે મારું મગજ જ ચાલતું નહીં. દાદા હું મેટ્રિક પૂરી ના થાય કે સુનિલાબેને કહે છે મગજ નહીં ચાલતું મેટ્રિક નહીં પૂરી થાય. નાતમાં પૂછે ભાઈ ક્યાં પાણી સુધી પડેલા છે જેને બીકોમ કર્યું તેના શું જોડાયું બીકોમ કરે રાજુ તો મારે કેવું પડે છે મારો અને ઘોટ ભરી રહેશે એ બે જોઈ ને પછી બીજું અંદર નું તો સમજી લેવાય છે. હા જોયું આશ્ચર્ય કે અહીંથી શેરડી નાખે ને આ બધું ખોટ દેખાય છે તે શું છે એમ સાથે શેરડી ની આટલી કિંમત અને ખાંડ ની આટલી કિંમત નહીં આ બધું શેરડી નાખ્યા જ કરે છે પેલી બધું ખોટ નીકળ્યા જ કરે એની વચ્ચેની બધી જે એ છે પ્રક્રિયાઓ એ મેં થયા જ કરે છે ઓટોમેટિક ની એ બહુ પ્રક્રિયા જોવા નહીં રહે કઈ થી નાખે છે શું નાખે એ જોવા રહે વેપારી વખત નથી. હવે રાજી બી શેઠે બહુ કબૂલ થતો મારે તો થતો બાબત પ્રેમ છે કે શું કરે આટલી નાની વેપારી મગજ ધરાવે છે તો પૈસા છે ને ભરી પૈસા આમ ત્યાં જાય છે આમ ત્યાં જાય છે આમ ત્યાં જાય છે દરેક મંદિર આવી ગઈ શું ખોટે શી જવાની કશું બે એ જ ભાઈ છે મનપૂર્વક નહીં બધા ચાલ્યા માટે પણ મનપૂર્વક નહીં મનપૂર્વક ઇન્ટરેસ્ટ કહેવાય મનપૂર્વક એને ઇન્ટરેસ્ટ કહેવાય ના ઇન્ટરેસ્ટ નહીં એટલે એટલે એવું ખરું એટલે બધા પરમાણુ બદલાતા જાય પછી પરમાણુ દૂર કરે બધા કરે એવું કરે એટલે દેહ નો સ્વભાવ એવો ખરો બધા કરે એવું કરે સ્પર્ધાની ટેવ સ્પર્ધાની ટેવ ઇન્ટરેસ્ટ પૂરક નથી બધા કરે છે માથે હું કરું ત્યાં વિધિ કરી નથી ખરી વિધિ કરી નથી મારા દાદા ને કુભા છે માથામાં જુઓ પડે હું પાછો પાપણ માં જુઓ પડે એટલે એક પણ ગંદો વિચાર જોઈએ ગંદો વિચાર વાળા માથે અગવડ થાય તો ભગવાન થાય કરી જેમ બધા 10,000,000 ની કેરી એટલે એમાં પડે, એમાં તારે એમાં શું ત્યાં બાજુ કરી બધા એ પડે. બાડી ખટારા ભરે થાય ખરું, બે બાળક નો ખટાર હોય એમ એક આદિ ટક્યા થાય. જગત ના લોકો ને કે લાગે કે હા આ લુખા ભગવાન થઈ ગયા છે, લુખા ભગવાન ચોપડેલા નહીં. સાચી સારી નથી દાદા, સગવડ તો માથે કરી નથી આપડે, સગવડ થી લોકો અગવડ મળશે ને આપડે સગવડ ઉઠે છીએ. કઈ દિવસે ગેસ્ટર ભાઈ ના કરે હા, તમે ના ચલાવતો ઠીક છે ગાડી દે છે શું કઈ, પણ આખી ગાડી પણ વરગાડી દે મારે કેવું મૂકી ગયા માલિક નહી માલકી વગરની અમારી બેસ્યું ઘડિયા બધું કરે હું કોણ છું મને દેખાડી એ કોઈ દેખાડ ના મળી નઈ, એટલે આ બધા જાણી બેઠા છે એટલે તમારે કોઈ જવાનો પ્રયત્ન કરજો આવે જાણે તાર પછી જાણવું જોઈએ ને કે નથી એ જાણવું જોઈએ, તમે જે જાણતા નથી અને જે નામ છે ઓળખવાનું લોકોનું સાધન તે તમે માની બેઠા કે હું જ છું છે. એટલે આરોપિત ના કહેવાય, આરોપ ના કરે કહેવાય ને, એટલે એને શું કહેવાય છે રંગ દિલીપ, દિલીપ રંગ બેઠી અને હું જે સુરેશજી છું એ રંગ દિલીપ બેઠી અને તમે જે છો એ જો તમે શ્રદ્ધા દે તો રાઈટ દિલીપ કહેવાય, રાઈટ બિલીફ અને રાઈટ બિલીફ નું સમ્યક દર્શન કે અને રંગ બિલીફ થી સંસારમાં ભટકવાનું. તો હું સુરે છે એક જ રંગ બિલીફ બેઠી છે, બે બેઠી છે એક જ હા ભાઈ ને ધણી થઈ દીધી આ છોકરા બાપ થઈ દીધી બેન મહેનત ચોથી વસવાનું છું પરીખ તે પણ આ બધું કેટલી જ રંગ બિલીફો બેઠી આ બધું રંગોલી બહુ ફેરફેર કરાય તારા એની માર્ગદર્શન આપો, માર્ગદર્શન એ તો અમે કરી આપીશું તમને, કાંઈ એવું નથી અત્યારે આ કાળમાં કાંઈ એવું છે પણ તમે થશે નહીં હું કહું દેખાડું રસ્તો દેખાડું દેખાડું અત્યારે કોઈ એકદમ બેંકના સ્ટાફ બધો બેઠેલો હોય માણસ અને ત્યાં આવીને કે છે સુરે ભાઈ મોરખ છો અક્કલ વગરના છો તે તમને નહીં ભેગા થાય તમારે આ શબ્દ શબ્દ એ બોલે તેમ તમને કશું અસર કરે કઈ નહીં કશું નહીં એમ શાંતભાઈ બહેરો ગમે તું બોલે કઈ નહીં કશું અસર ના થાય નહીં પેલા થતી હતી હવે નથી થતી પહેલા થતી હતી હવે નથી થતી હવે થતી નથી નઈ ટેવાઈ ગયા હવે ટેવાઈ ગયા હવે ટેવાઈ ગયા હવે તો ટેવાઈ ગયા ઇન્સ્યોરન્સ કંપની હોય દાદા ઇન્સ્યોરન્સ કંપની હોય આ ગજુ કપાય 5,000 ગયા તો શું કરવાનું આપણા નસીબમાં નતા એટલે ચાલ્યા ગયા, શું કરવાનું આપણા નસીબમાં નતા એટલે ચાલ્યા ગયા. મનમાં નસીબમાં માનીએ તો પેલા જેટલું થતું એટલું અશાંતિ થાય છે ખરી થાય, અશાંતિ માં શું દવા ચોપડો છો કઈ બીજી દવા જરૂરી દવા ને એની દવા જ નહીં ધાર્મિક પુસ્તક વાંચીએ, ધાર્મિક પુસ્તકો વાંચીએ, ધાર્મિક પુસ્તકો વાંચીએ, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે ના પુસ્તકો વાંચીએ, પાંડુરંગ શાસ્ત્રી આઠવલે તેના શું થાય ચિંતા પછી મટી જાય જરા મન ને શાંતતા મળે પણ ફરી થાય પછી ફરી તો થવાનું, એ તો માણસ દેહ જેવો છે કે ફરી તો થવાનું, માણસ દેહ જેવો છે. મળવું જોઈએ એવો કોઈ માણસ, એ મળવું જોઈએ ને એવો કોઈ માણસ. ભૂખ મટાડે એ કઈ સાચું જ્ઞાન નહીં. કયા માર્ગે જવાથી કાયમ માર્યા નીકળી જાય ચિંતા? કયા માર્ગે જવાથી કાયમ માર્યા ચિંતા નીકળી જાય? કાયમ માટે ચિંતા નીકળી જાય. શું કરવાથી? કયા માર્ગે જવાથી? હા, સાચો માર્ગ મળી જાય ને તો સાચો માર્ગ બતાવો આપ. કાયમ નું દુઃખ મટી જાય. સાચો માર્ગ આપ બતાવો. સાચો માર્ગ આપ બતાવો. શું કોણ છે જાણવાની જરૂર છે? તમે ફરી કોઈ વખત આવી સર ગણાવ લઈ શકો તો તમે છો તો અમે જ્યાં હોય તો આ ખાસ આવી જાય કરી આપીએ. શું કોણ છું એવું છે? એટલે રિયલાઇઝ કરવું છે. આ રિયલાઇઝ થયું નથી. આ અનરિયલાઇઝ છે. શું છે? આમ બીકોમ થયેલા કે એમ કેમ? બીકોમ સુધી અભ્યાસ કર્યો. બીકોમ આ જગત કોને બનાવી છે? ભગવાને કઈ સાર બનાવી? છે ત્યારે એનું બિગિનિંગ તો થયું છે ને. બનાવે ત્યારે બિગિનિંગ તો થાય ને. અને બિગિનિંગ થાય એટલે એનો એન્ડ આવે. તો ક્યારે એન્ડ આવશે? બિગિનિંગ એન્ડ હોય જે બિગિનિંગ થઈ રહી હોય તેને એન્ડ હોય. તો એન્ડ વાળું ખરું જ હતા. બનાવી નથી કોઈ. હા, અનાદિ અનંત છે. કેવું છે? અનાદિ અનંત એટલે કોઈને બનાવ્યું જ નથી પડ્યું. ગોડ ઇઝ નોટ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. શું મેં કહ્યું? આ લોકોના વ્યૂ પોઈન્ટ થી બરોબર છે ગોડ ઇઝ ક્રિએટર, પણ આર્થિક માં તેવું નથી. આપણે વાસ્તવિક જાણવું પડે કે વ્યૂ પોઈન્ટ જાણવું પડે? વાસ્તવિક સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ છે. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ લખી રાખજે. હા, પઝલ થઈ ગયું છે. ઇટસેલ્ફ પોતે જ થઈ ગયું. જો કોઈ કર્યું હોત ને તો સીબીઆઈ વાળાને પકડી પકડી લીધા હોત. તેમાં શું કાલુકા ના મોડ જે બગડી ગયા છે. અમેરિકામાં રહી બધે આખો દાડો ઉપાધિ ઉપાધિ ઉપાધિ. જાનવરો દુઃખી, માણસો દુઃખી, બધું સરકો દુઃખી. ત્યાં ભગવાન તો જે નિયમન કર્યું કે યાદગાર્યો નથી. કે હું તો પ્રકાશ આપું છું બધાને. જીવ માત્ર પ્રકાશ આપે છે. ચોર હોય તો ચોર નહીં આપવાનું. શું કરે? શું કરે? પોલીસ વાળા નહીં આપવાનું. તિરણ નહીં આપવાનું. પોલીસ વાળાને કહેશે આ બાજુ ગયું. તિરણ કહેશે આ તું આ બાજુ જતો રહ્યો. શું એટલા એટલા લાઈટ આપે? ભગવાન તો ચોરી કરી ગઈ કે છે નહીં. ભગવાન તો ચોરી બધું છે નહીં. ગુણાકાર હારા કે ભાગાકાર હારા? ગુણાકાર. હે? ગુણાકાર. ભાગાકાર ખરાબ. અરે દુઃખ ના ભાગાકાર માગેલો અને સુખ ના ગુણાકાર માગે બે હારા. તમે ખરા છો. એટલા દુઃખ ગુણાકાર થાય પછી દુઃખ ના ગુણાકાર થઈ જાય. શું કરશો? જેની ભૂલ થતી થોડી કઈ નઈ. એટલે આ સુખ ગુણાકાર ભાગાકાર બે ની જરૂરિયાત. જે સરવારા બાદ બાકી તમારે બેંક માં જે સરવારો થાય છે એ નીચે નાશ નો છે. તમે રાત્રે ગુણાકાર કરો છો એ તમારા હાથમાં. રાત્રે ગુણાકાર શું કરો છો? આ મારે આટલે સુધી આવી જાય એટલે પછી માર્ગ લઈએ. બીજું બધું ગુણાકાર કરો. યોજનાઓ કર્યા કરે ને કે ના કરે? આ યોજનાકાર દુઃખ ના ભાગાકાર કરે કે. અને સરવાર બાદ બાકી તો કુદરત કુદરત ના થશે. શું બેંકમાં ભેગો થયો સરવાર ભેગો થાય એ કુદરત ના થશે. એમના બધા ના થાય જો મારી બેંક નો બધા થઈ નહીં. સરવાર બાદ બાકી થયા જ નહીં. વાંધો જ નહીં. ત્યાં લેવાની જવાની ચિંતા જ નહીં. ઉપાધિ નહીં ની જરૂર. જાગણી શું કરી ઈરાદા રાજ્ય મારી છે હું ઈરાદા જાણી અરે એ છે ને નામ એ નામ રાજ્યની જમીન માં એસી લખાયા છે તેનો સચ્ચો ભાગ તમારો ને ઈરાદા ને મારો છે ઉપાધિ આપડે એ ક્યાં હું ઉપાધિ ને એકમાં પાસે ઉપાધિ કરું આપણું કશું નહીં તમારા તમારા માં છે ને મજા એવી જ છે ને ના હતો તમે નહીં અમે લોકો પાકા લોકો હા લગામ હાથમાં છોડે ગમે ત્યાં બધી ગમે તે તો સાજો રિયા લઈએ લાઈટ કરવું પડશે કેટલી ઉંમર થઈ ફેરે ગઈ 47 તો પહેલે જ થઈ ગઈ મેં તો કદાચ હાથમાં લગાવે જ કરું આ પીડા ક્યાં કરવું કેટલા કેટલા ગયા ભાગીદારી કઈ છે ત્રણ ચાર ખર્ચા માટે મોકલી દેવા તમારે રૂપિયા રૂપિયા હું લઈ જઉં નહીં લાવે નહીં રૂપિયા મારા હાથમાં રહેતો નથી એટલે આલુ જે 50,000 આપો છે 10,000 નહીં થાય એ નહીં તમે શું કરો રાખીએ છીએ કામે અને એટીએમ ગાંધા ફરીએ શું દાડો વરે કચડિયા ભરી દીધી જાય એટીએમ ગાંધેલા ક્યારે ફરી કાઢો નહીં તારે તમારે કોઈ માણસ પીગડાવે તો પીગળે નહીં તારે ઓટી ભરે હું પીગળા ને તમે જાય તો ઓડી જીડી જાય ઓડી જીડી જાય ડેરાબાર મને આખે જ ગયા ના તમે બોલાવ્યા તમે તમે લે આ આવ્યું તમારે આ પીડા આપને આવડે નહીં શું કર્યું ચાલી મને તો આ આવડે બીજું કશું આવડે મારા કે મારા તિરસ્કાર નથી કરાય પૈસા નું તિરસ્કાર લખી જેવું બેઠી બધું આવજો આત્મજ્ઞાન જાણવું પડે પછી ચિંતા ભરી પછી થાય નહી ચિંતા ના ગમતી ચિંતા ગમતી હોય તો આવશે નહી સારી સારી રીતે થશે પછી સારી રીતે થાય અત્યારે કરે તેના કરતા સારી રીતે અત્યારે કરે તેના કરતા સારી રીતે થાય અત્યારે મેં અહંકાર દખો કરે હું જાણું છું જાણકાર શું જાણકાર નહીં પેલું પેલું તો વાત જ ચિંતા ચિંતા થતી નથી કલ્યાણ લઈને સર આપે ને તમારે વકીલો કેવી રીતે આપે છે એમને આપે શું વાત કરે એવું હતું કામ કરેલું ઓફિસ નું કામ કરે છે બીજું કઈ કામ નહીં કઈ બાબત નું કામ કરતો કોઈ પણ જાત નું કામ કરેલું કરું ઓફિસ માં કામ કરીએ છીએ સ્વાધ્યાય તબિયત સારી હોય તો કરો ના હારી હોય તો કરો તબિયત સારી ના હોય તો ક્યાં જવાય કરવા અહિયાં સુધાર કરીશ અહિયાં વૈષ્ણવ મંદિર માં. નહીં સારી હોય, સારી ના હોય તો કઈ નઈ ને. તબિયત કરતી હતી તમે કરતા. પ્રયત્ન કરી રહ્યા છે, ઓળખવા પ્રયત્ન કરે છે પણ ઓળખાતો નથી. તમારી સાથે કોણ બોલે છે? તમારી જોડે કોણ વાત કરે છે? દાદા ભગવાન કરે છે. પછી હું ઉઠી છે એટલે આવી કરશે એ તો એ જ વાત કરશે. ત્યાં જનો દાદા ભગવાન તમે જણ દાદા ભગવાન નહીં કરતા. કોણ કરે છે તમને કહ્યું? હા ઓરિજિનલ ચેપલે કરે છે. અમે વસ્તા ઓરિજિનલ ચેપલે કરતો. તમે શ્રોતા છો, હું માતા વસ્તા છું. આની પર રિસર્ચ ચાલી રહી છે મારી. શું બોલાય છે શું નહીં ઓરિજિનલ ચેપલે કરે સમજાય તમે? હા તો આપણે કલ હોય તો જ આ ઉતરે નહીં, ઉતરે નહીં. અંદર જો જાતે આપણે બોલીએ તો ના ઉતરે. જે પ્રકલ હોય તો જ ઉતરે. એ તમે સમજાયું? પછી આના પર બીજી ઉતરે ત્રીજી ઉતરે. પણ ન્યૂઝ ક્યાં પ્રકાર હોય ગયેલ ક્યાં પ્રકાર હોય છે સમજાય તમને? એટલે આ ભગવાન કરતા નથી ને હું કરતા નથી. શું કહ્યું? ભગવાન કરતા હોય તો મારે કશું કરવાનું ના હોય. હું કરતો હોય ભગવાન ની આખી ના કરવાની થાય. આપણે આપણે કર્યા કરીએ છીએ, કહીએ છીએ હું બીજો હું ઉઠ્યો એ તો ભ્રાંતિ છે. હું સંડા જ ગયો, ખરેખર સંડા ગયો તો પછી કેમ સાહેબ આજ નથી ગયા? સંતોષ લાગે છે. તમે સાહેબ સમજો તો સંતોષ જતો હતો. સંતોષ જતો તમારું શું હતું? એટલે સમજવું પડશે એમ. તમારે જેવા કોઈ જ્ઞાની માર્ગદર્શન કરે તો સમજાય ને? તમારે જેવા કોઈ જ્ઞાની માર્ગદર્શન કરે ત્યારે સમજાય ને? તમારે જેવા જ્ઞાની કોઈ માર્ગદર્શન કરે ત્યારે સમજાય ને? પૈસા ના કરતો તમારે પૈસા ભરતો નથી. થઈ જાય વાઈક પછી બોલે તો તકલીફ થાય. વ્યવસ્થિત છે આમ તે સંભાવની ગાલ કરી કેવી કે પાટા આવે તો એટલે દાદા વાર પાટા પડી જાય. હું બહુ પાટા આવે છે. મને તો નથી કાકા સીધા કરે કાકા એટલે પોતાની પોતાનું તો હવે તો હાથી રૂપિયા વાપર તો આવડું જોઈ ના આવડું છે. ત્યાંથી તકલીફ ઉભું રહેશે. શીખવું પડે લાગશે. તમારે બહુ પાકો તમારું જ્ઞાન થી કે દાદા ને જ્ઞાન થી ચાલે છે કેમ બે પોતાના જ્ઞાન થી ના કહે બનવાનું હું તો આશીર્વાદ આપવા તૈયાર છું દરેક વાત નું પણ તેરો તૈયાર હોવો જોઈએ ચાર જોયે આશીર્વાદ કામ કરે રિપેર તો થઈ ગયો છે હવે રિપેર તો થઈ ગયો છે તારે નથી થયો હજુ કે અત્યારે એનો છોકરો અને બાપ તો આવો એ બાકી છે આવો છોકરા ઉપર તો કોણ ચલાતા હે સબ કુછ લિખાય ઇસમે એસા હી હોગા મેરે કો લગતા હે આપ દેખો તો ખબર પડે બધી ઉંમર માં ચોખ્ખે ચોખ્ખું વધારે સંભળાતું થયું છે શરૂઆત કોઈ વાતાવરણ એવું હોય સદી થઈ જાય તો બિલકુલ સંભળાય નહીં મુંબઈ પાસે કઈ ના ભાઈ નથી વેસ્ટ નહીં કરતો એટલે બીજી રીતે મસવાનું હોય તો વેસ્ટ ના કરે તમે આ રીતે વાતો બધી કઈ બધી સંભળાય બધું સંભળાય એ તો મેં માફ કરીશ દાદા હા કે તમારું સંભળાવવાનું થોડું વધ્યું છે ગાડું ચાલી પછી કોણ ગયા વાત જ ક્યારે મતલબ દે મતલબ તમારે મતલબ છે મતલબ શું એટલે ગરજ હોય એટલું હા મતલબ એટલે ગરજ તમને ગરજ હોય તો ના મારી મારે એની ગરજ નહીં છોકરા પહેરવા નહીં ચોરી પહેરવાની ગરજ પૈસા ભેગા કરવા નથી છોરી પહેરવાની ગરજ છોકરો પહેરાવે તે ગરજ આપણે એવું કહેલું એટલે આ કાળ માં ઓછું સાંભળે ને પૂછાય વધારે દુકાળ પડે એ રીતે જેની ભાષા દુકાળ પડે બોલતા ને હાથે દુકાળ પડે દરેક ગુટલી પાત્ર જ્ઞાન રહેલું હોય જગત ગુટર નો ગુંચની પાછળ જ્ઞાન રહેલું હોય દરેક ગુંચની પાસે જ્ઞાન એટલે ગુંચ ઉત્પન્ન થવા માટે પણ જ્ઞાન હોય છે વચ્ચે ગુંચ ઉત્પન્ન થતી વખતે પણ જ્ઞાન હોય છે વચ્ચે ગુંચ ઉત્પન્ન થાય છે એ ઘડીએ પણ જ્ઞાન હોય છે વચ્ચે એ તો ઉકલે છે ત્યારે જ્ઞાન કહો કે અજ્ઞાન કહો પણ એ અજ્ઞાન હોય તો ગુંચ પડે નહી તો પડે નહીં અને ગુંચ ઉકલે જ્ઞાન થી જ્ઞાન થી સમાધાન થાય મન જુદું થઈ જાય મન ગુજર નથી મુક્ત થઈ જાય પરિગ્રહ થી ગુંચે પડતી જાય અને ગુંચો ઉકલે એટલે પરિગ્રહ છૂટતા જાય ગુંચો ઉકલે પણ ગુંચો ઉકલવા માટે પેલું જ્ઞાન ઉત્પન્ન થાય હા જ્ઞાન થી પછી ગુંચો ઉકલે અને પછી પરિગ્રહ છૂટી જાય બધું પરિગ્રહ ઉપર આધાર રાખે પરિગ્રહ જ્ઞાન અને અજ્ઞાન ઉપર આધાર રાખે જ્ઞાન અજ્ઞાન પરિગ્રહ અજ્ઞાન થી પરિગ્રહ ઉધા થાય જ્ઞાન કરીને ઉપલો તેમ પરિગ્રહ શું કરો આનાથી એ રીતે કીધું પઝલ ને કરનારું પૂતગલ છે પઝલ કરનારું પૂતગલ જ કહ્યું તો એમાં અજ્ઞાન નથી કહ્યું અજ્ઞાન છે એટલું નક્કી જાણી અને સામે કિનારે જ્ઞાન છે જ્ઞાન જડ્યું નથી પણ આ અજ્ઞાન છે એવું કરીને પણ છૂટે ખરું ચાવી એનું જ્ઞાન ના વચ્ચે બોલીએ ચાવી ખોલી જાવ ને સામો પક્ષી નું જ્ઞાન જ છે તો એને સામો પક્ષ પકડીને પછી એને પકડી લેવાનું એમ કે છે કે આ બાજુ એટલે ગુંચ ના પાછળ અજ્ઞાન રહેલું છે અજ્ઞાન ની સામે કિનારે જ્ઞાન જ છે તો જ્ઞાન હોવું સંભવે જ્ઞાન હોવું સંભવે તારી જો વાત કરીએ કાળા જે ગુસ્સે પડતી એટલે દિવસ ઉઠી જાય. ના તો પોતે પોતા માટે, પોતે પોતા માટે, બીજાના માટે નહીં દાદા. એટલે ગુંચ ને પણ પૃથક્કરણ પૂર્વક એનું અજ્ઞાન કયું છે?